શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ દસમો અધ્યાય. દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન વિદુરજીએ કહ્યું. હે મુનિવર, ભગવાન નારાયણ અંતર્ધાન થયા તે પછી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. હે ભગવાન, આ સિવાય મેં આપને અન્ય જે જે વાતો પૂછી છે તે બધાનું પણ ક્રમશઃ વર્ણન કરો અને મારા બધા સંશય દૂર કરો, કારણ કે આપ બધા જ બહુવિધો વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો. સુતજી કહે છે, હે સોનકજી, વિદુરજીના આ પ્રમાણે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખૂબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં રહેલા તે પ્રશ્નોના આ રીતે ઉત્તર આપવા લાગ્યા. શ્રી મૈત્રેયજીએ કહ્યું, અજન્મા ભગવાન શ્રી હરિએ જેવું કહ્યું હતું તે જ પ્રમાણે બ્રહ્માજીએ પણ ચિત્ત પોતાના આત્મા શ્રી નારાયણમાં જોડીને 100 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજીએ જોયું કે પ્રલયકાલીન પ્રબળ વાયુની ઝાપટોથી તેઓ પોતે જેનાથી ઉત્પન્ન થયા છે તે તથા જેના પર પોતે બેઠા છે તે કમળ તથા જળ કંપી રહ્યા છે. પ્રબળ તપથી અને હૃદયમાં રહેલા આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધવા પામ્યું અને તેઓ જળની સાથે વાયુને પણ પી ગયા. પછી જેના પર પોતે બેઠા હતા તે આકાશ વ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે પૂર્વકલ્પમાં લય પમેલા લોકો ભુવનોને હું આનાથી રચીશ. ત્યારે ભગવાન દ્વારા પ્રેરિત થઈને સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત કરાયેલા બ્રહ્માજીએ તે કમળકોષમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભુવ અને સ્વ એમ ત્રણ ભાગ કર્યા. જો કે કમળ એટલું મોટું હતું કે તેના 14 ભુવનો અથવા એનાથી વધુ લોકોના રૂપમાં વિભાગ કરી શકાય એમ હતું. કર્મોથી બંધાયેલા જીવો માટે આ 3 લોક ભુવ સ્વ પર્યાપ્ત છે એમ માનીને કર્મભોગ સ્થાનો તરીકે આ 3 લોકનું તેમણે નિર્માણ કર્યું એવું શાસ્ત્રોમાં વર્ણન થયું છે. જેઓ નિષ્કામ કર્મ કરનારા છે તેમને મરહલોક, તપોલોક, જનલોક અને સત્યલોક રૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે અદ્ભુત કર્મા વિશ્વરૂપ શ્રી હરિની કાળ નામની જે શક્તિની વાત કહી હતી, પ્રભુ તેનું કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિષયનું રૂપાંતર બદલાવું એ જ કાળનો આકાર છે. પોતે તો નિર્વિશેષ, અનાદિ અને અનંત છે. તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત રમતમાં લીલાપૂર્વક સ્વયં પોતાને જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે. પહેલાં સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લય પામીને બ્રહ્મરૂપે રહેલું હતું. તેને ભગવાને અપ્રગટ મૂર્તિના કાળ વડે ફરીથી પૃથક રૂપે પ્રગટ કર્યું છે. આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. તેની સૃષ્ટિ સર્જન 9 પ્રકારે થાય છે તથા પ્રાકૃત વિકૃત ભેદને લીધે એક વધુ 10મી સૃષ્ટિ પણ છે અને તેનો પ્રલયકાળ, દ્રવ્ય અને ગુણો થકી 3 પ્રકારે થાય છે. હવે પ્રથમ તો હું આ 10 પ્રકારના સર્જનનું વર્ણન કરું છું. પહેલું સર્જન મહતત્વ છે. ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. બીજું સર્જન અહંકાર છે, જેનાથી પૃથ્વી વગેરે પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઉત્પત્તિ થાય છે. ત્રીજું સર્જન ભૂત સર્ગ છે, જેમાં પંચ મહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્ર સમૂહ રહે છે. ચોથું સર્જન ઇન્દ્રિયો છે, જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન હોય છે. પાંચમું સર્જન સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. મન પણ આ સર્જનની અંતર્ગત છે. છઠ્ઠું સર્જન અવિદ્યા છે, એમાં તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ આ પાંચ ગ્રંથિઓ સમાવિષ્ટ છે. આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે. આ છ પ્રાકૃત સર્જનો છે. હવે વિકૃત સર્જનોનું પણ વર્ણન સાંભળો. ભગવાન પોતાનું ચિંતન કરનારાઓના સમસ્ત દુઃખોને હરી લે છે. તે બધી લીલા શ્રી હરિની છે. તેઓ જ બ્રહ્મારૂપે રજોગુણ સ્વીકારીને જગતની રચના કરે છે. છ પ્રકારના પ્રાકૃત સર્જનો પછીનું સાતમું મુખ્ય વિકૃત સર્જન એ છ પ્રકારના સ્થાવર વૃક્ષો છે. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષાર, વિરુદ્ધ અને દ્રુમ, અને એમનું સંચરણ નીચે મૂળથી ઉપર તરફ થાય છે. એમનામાં ઘણું કરીને જ્ઞાન શક્તિ પ્રગટ રહેતી નથી. આ વૃક્ષો કેવળ અંદરો અંદર કેવળ સ્પર્શ અનુભવે છે તથા એમનામાં પ્રત્યેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે. આઠમું સર્જન તિર્યકીઓની, પશુ પક્ષીઓ છે. તે 28 પ્રકારની માનવામાં આવે છે. તે યોનિઓને કાળનું જ્ઞાન હોતું નથી. તમોગુણની અધિકતાને કારણે તેઓ કેવળ ખાવું પીવું, મૈથુન કરવું, ઊંઘવું વગેરે જ જાણે છે. તેમને સૂંઘવા માત્રથી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. તેમના હૃદયમાં વિચાર શક્તિ કે દૂરદેશિતા હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ તિર્યકોમાં ગાય, બકરો, ભેંસ, કાળિયાર, કૃષ્ણમૃગ, સુવર, નીલગાય, રૂરુ નામક મૃગ, ઘેટું અને ઊંટ આ દ્રિશફ એટલે બે ખરીવાળા પશુ કહેવાય છે. ગધેડું, ઘોડો, ખચ્ચર, ગોર મૃગ, સરભ અને ચમરી આ એક શફ એક ખરીવાળા છે. હવે પાંચ નખવાળા પશુઓના નામ સાંભળો. કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, સાહુડી, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો, મગર વગેરે પશુઓ પાંચ નખવાળા છે. કંક એટલે કે બગલો, ગીધ, બટેર, બાજ, કુકડો, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચકવો, ચક્રવાક, કાગડો, ઘુવડ વગેરે ઉડનારા જીવો પક્ષી કહેવાય છે. હે વિદુરજી, નવમું સર્જન મનુષ્ય છે. આ એક જ પ્રકારનું છે. તેના આહારની ગતિ ઉપર એટલે કે મોઢાથી નીચે તરફ હોય છે. મનુષ્ય રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે. સ્થાવર, પશુ પક્ષી અને મનુષ્ય આ ત્રણેય પ્રકારના સર્જનો તથા હવે પછી કહેવામાં આવશે તે દેવસર્ગ વિકૃત સર્જન છે તથા મહત્ત્વ વગેરે રૂપી વૈકારિક દેવસર્ગ છે તેની ગણતરી અગાઉ પ્રાકૃત સર્જનમાં કરી દેવાય છે. આ સિવાય સનંતકુમાર વગેરે ઋષિઓનો જે કુમાર સર્ગ છે તે પ્રાકૃત અને વિકૃત બંને પ્રકારનો છે. દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, સિદ્ધો ચારણો વિદ્યાધરો, ભૂત પ્રેત પિશાચ કિન્નર કિમ પુરુષ અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ આઠ પ્રકારની છે. હે વિદુરજી, આ પ્રમાણે જગત કરતા શ્રી બ્રહ્માજીએ રચેલું આ દસ પ્રકારનું સર્જન સૃષ્ટિ મેં તમને કહ્યું. હવે આગળ હું વંશ અને મન્વંતર વગેરેનું વર્ણન કરીશ. આ રીતે સર્જન કરનારા સત્ય સંકલ્પ એવા શ્રી હરિજ બ્રહ્મા રૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. અહીં જે વનસ્પતિ ઔષધિની વાત થઈ છે, વનસ્પતિ ઔષધિ લતા ત્વકસાર વિરુદ્ધ અને દ્રુમ જે 18મા શ્લોકમાં વાત થઈ હતી તેના વિશેની થોડીક વિસ્તૃત માહિતી. જે મોર એટલે કે મંજરી આવ્યા વગર જ ફળે છે, જેમ કે ગુલમોહર, વડ, પીપળો વગેરે, તેને વનસ્પતિ કહેવાય. જે પોતાના ફળ પાક્યા પછી નાશ પામે છે, જેમ કે ચોખા, ઘઉં, ચણા વગેરે, તેને ઔષધિ કહેવાય. જે કોઈનો આધાર લઈને વૃદ્ધિ પામે છે, જેમ કે બ્રાહ્મી, ગિલોય, અમરવેલ વગેરે, તેને લતા કહેવાય. જેમની છાલ ઘણી કઠણ હોય છે, જેમ કે વાંસ વગેરે, તેને ત્વકસાર કહે છે. જે વેલી જમીન પર જ ફેલાય છે પરંતુ કઠણ હોવાથી ઉપર ચડતી નથી, જેમ કે ટેટી, તરબૂચ વગેરે, તેને વિરુદ્ધ કહેવાય છે. વિરુદ્ધ, જેમના પહેલાં ફૂલ બેસે છે પછી તે ફૂલોના સ્થાને જ ફળ લાગે છે, જેમ કે આંબો વગેરે, તેને દ્રુમ કહે છે. આ વનસ્પતિના અલગ અલગ વિશ્લેષણ અહીં આપણે જોયું. ત્રીજા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.